श्री पद्म पुराण उत्तरखंड अध्याय 86। वशिष्ठ जीए दिलीप ने तथा भृगु जीए विद्याधर ने माघ स्नान नो महिमा केवो तथा माघ स्नान थी विद्याधर नी कुरूपता दूर थवी। ऋषिओए कह्यु, हे लोम हर्षण सुतजी, हवे अमने माघनु महात्म्य संभळावो, जे सांभळीने लोकोनो दृढ़ संशय दूर थई जाय। सुतजी बोलिया, हे मुनिवर, हूँ तमने साधुवाद आपू छू, तमे भगवान श्रीकृष्णना शरणागत भक्त छो, तेथी प्रसन्नता ने भक्ति साथे तमे लोको वारंवार भगवाननी कथाओ पूछ्या करो छो। हूँ तमारा कथन अनुसार माघ महात्म्यनु वर्णन करीश। जे अरुणोदय काळमां स्नान करीने आनु श्रवण करे छे, तेमना पुण्यनी वृद्धि अने पापनो नाश थाय छे। एक समयनी वात छे, राजाओमां श्रेष्ठ महाराज दिलीपे यज्ञ अनुष्ठान पूरु करीने ऋषिओ द्वारा मंगल विधान थया पछी अवभृत स्नान कर्यु। ते समये संपूर्ण नगरवासीओए तेमनु बहु सन्मान कर्यु। त्यार पछी राजा अयोध्यामां रहीने प्रजाजनोनी रक्षा करवा लाग्या। तेओ समय समय पर गुरु वशिष्ठजीनी अनुमति लईने प्रजावर्गनुं पालन कर्या करता हता। एक दिवस तेमणे वशिष्ठजीने कह्युं, भगवन, तमारी कृपाथी मैं आचार दंडनीति विविध प्रकारना राजधर्म चारे वर्ण ने आश्रमों ना कर्म दान दाननी विधि यज्ञ यज्ञनु विधान अनेक व्रत तेमना उध्यापन तथा भगवान विष्णुनी आराधना वगैरह विषे घणु बधु सांभळ्यु छे। हवे माघ स्नाननु फल सांभळवानी इच्छा छे। हे मुने, जे विधिथी ए करवू जोईए ते मने कहो। वशिष्ठजीए कह्युं, हे राजन, हूँ तमने माघ स्नाननुं फल कहूँ छू, सांभळो। जे लोको होम यज्ञ तथा इष्टापूर्त कर्म विना ज उत्तम गति प्राप्त करवा चाहता होय, तेमणे माघमां प्रातःकाळे बहारना जलमां स्नान करवुं। जे गाय भूमि तल वस्त्र सोनू अने अन्न वगैरेनुं दान कर्या विना ज स्वर्गलोकमां जवा इच्छता होय, ते माघमां सदा प्रातःकाळे स्नान करे। जेओ त्रण त्रण रात्रिना उपवास कृच्छ अने पराक वगैरे व्रतो द्वारा पोताना शरीरने कृश कर्या विना ज स्वर्ग प्राप्त करवा इच्छता होय, तेमणे पण सदा माघमां प्रातः स्नान करवू जोईए। वैशाखमां जल अने अन्ननुं दान उत्तम छे। कार्तिकमां पूजा अने तपस्यानुं महत्व छे तथा माघमां जप होम अने दान आ त्रणनी विशेषता छे। जे लोकोए माघमां प्रातः स्नान विविध प्रकारना दान अने भगवान विष्णुना स्तोत्र पाठ कर्या छे, तेओ ज दिव्य धाममां आनंदपूर्वक निवास करे छे। प्रिय वस्तुनो त्याग अने नियमोना पालनथी माघ मासमां माघमां सदा धर्मनो साधक होय छे अने अधर्मना मूळ कापी नाखे छे। जो सकाम भावे माघ स्नान करवामां आवे तो तेनाथी मनोवांछित फळनी प्राप्ति थाय छे, अने निष्काम भावे स्नान वगैरे करवाथी ते मोक्षप्रद थाय छे। निरंतर दान करनारा वनमां रहीने तपस्या करनारा ने सदा अतिथि सत्कारमां संलग्न रहता पुरुषोने जे दिव्य लोक प्राप्त थाय छे, ते ज माघ स्नान करनाराओने पण मळे छे। अन्य पुण्यो द्वारा स्वर्गमां गयेला मनुष्य पुण्य समाप्त थता त्यांथी पाछा आवे छे, परंतु माघ स्नान करनारा मनुष्य कदी त्यांथी पाछा आवता नथी। माघ स्नानथी वधीने बीजुं कोई पवित्र अने पापनाशक व्रत नथी। तेनाथी वधीने कोई तप अने तेनाथी वधीने महत्वपूर्ण साधन नथी। आज परम हितकारक अने तत्काल पापोनो नाश करनारो छे। महर्षि भृगुए मणिपर्वत पर विद्याधरने कह्युं हतुं, जे मनुष्य माघ मासमां ज्यारे उषाकाळनी लालीमां बहु वधारे होय त्यारे गामनी बहार नदी के तळावमां नित्य स्नान करे छे, ते पिता अने माताना कुळनी सात सात पेढ્યોનો ઉદ્ધાર કરીને સ્વયં દેવતાઓ જેવો દેહ ધારણ કરીને સ્વર્ગલોકમાં જાય છે। દિલીપે પૂછ્યું, હે બ્રહ્મન, બ્રહ્મર્ષિ ભૃગુએ ક્યા સમયે મણિપર્વત પર વિદ્યાધરને ધર્મોપદેશ આપ્યો હતો એ કહેવાની કૃપા કરો। વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, પ્રાચીન કાળમાં એકવાર 12 વર્ષ સુધી વર્ષા ન થઈ, એનાથી સંપૂર્ણ પ્રજા ઉદ્વિગ્ન અને દુર્બળ થઈને દશે દિશાઓમાં ચાલી ગઈ। તે સમયે હિમાલય અને વિંધ્ય પર્વતની વચ્ચેનો પ્રદેશ ખાલી થઈ ગયો। સ્વહા સ્વધા વસટકાર અને વેદાધ્યયન બધું બંધ થઈ ગયું। સમસ્ત લોકમાં ઉપદ્રવ થવા લાગ્યો, ધર્મનો લોપ થઈ જ ગયો હતો, પ્રજાનો પણ અભાવ થઈ ગયો, પૃથ્વી પર ફળ મૂલ અન્ન અને પાણીની તદ્દન કમી થઈ ગઈ. તે દિવસોમાં વિવિધ પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત નર્મદા નદીના રમણીય તટ પર મહર્ષિ ભૃગુનો આશ્રમ હતો. તેઓ તે આશ્રમથી શિષ્યો સહિત નીકળીને હિમાલય પર્વતના શરણમાં ગયા. ત્યાં કૈલાસગીરીના પશ્ચિમમાં મણિકુટ નામનો પર્વત છે, જે સુવર્ણ અને રત્નોથી બનેલો છે. તે પરમ રમણીય શ્રેષ્ઠ પર્વતને જોઈને અકાળ પીડિત મહર્ષિ ભૃગુનું મન બહુ પ્રસન્ન થયું અને તેમણે ત્યાં પોતાનો આશ્રમ બનાવી લીધો. તે મનોહર પર્વત પર વન અને ઉપવનોમાં રહેતા સદાચારી ભૃગુજીએ દીર્ઘકાળ સુધી કઠોર તપ કર્યું. આ પ્રમાણે જ્યારે મહર્ષિ ભૃગુજી ત્યાં પોતાના આશ્રમ પર નિવાસ કરતા હતા, ત્યારે એકવાર વિદ્યાધર પોતાની પત્નીની સાથે પર્વતથી નીચે ઉતર્યો. તે બંને મુનિની પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને અત્યંત દુઃખી થઈને એક બાજુ ઊભા રહી ગયા. તેમને આવી રીતે ઉભેલા જોઈને બ્રહ્મર્ષિએ મધુર વાણીમાં પૂછ્યું, વિદ્યાધર, પ્રસન્નતા સાથે જણાવો, તમે બંને આટલા વ્યથિત કેમ છો? વિદ્યાધરે કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, મારા દુઃખનું કારણ સાંભળો. હું પુણ્ય ફળ દ્વારા સ્વર્ગલોકમાં ગયો. ત્યાં દેવતાઓનું શરીર, દિવ્ય નારીનું સુખ અને દિવ્ય ભાગોના અનુભવ કરીને પણ મારું મુખ વાઘ જેવું થઈ ગયું. ન જાણે આ કયા દુષ્કર્મનું ફળ છે, આનો જ વિચાર કરીને મારા મનને કદી શાંતિ મળતી નથી. હે બ્રહ્મન, એક બીજું પણ કારણ છે જેનાથી મારું મન વ્યાકુળ થઈ રહ્યું છે. આ મારી કલ્યાણમય પત્ની બહુ જ મીઠા બોલી અને સુંદર છે. સ્વર્ગલોકમાં શીલ, ઉદારતા, ગુણો, રૂપ અને યૌવનની સંપત્તિ દ્વારા આની બરાબરી કરે એવી એક પણ સ્ત્રી નથી. ક્યાં આ દેવમુખી સુંદરી અને ક્યાં મારા જેવો વાઘમુખો પુરુષ? હે બ્રહ્મન, હું આ વાતની ચિંતાથી મનમાં વ્યથિત છું. ભૃગુજીએ કહ્યું, વિદ્યાધર શ્રેષ્ઠ, પૂર્વ જન્મમાં તમારા દ્વારા જે અનુચિત કર્મ થયું છે તે સાંભળો. નિષિદ્ધ કર્મ ગમે તેટલું નાનું હોય, પરિણામમાં તે ભયંકર થઈ જાય છે. તમે પૂર્વ જન્મમાં માઘ માસમાં એકાદશી ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે શરીર પર તેલ લગાડ્યું હતું, તેથી તમારું મુખ વાઘ જેવું થઈ ગયું. પુણ્યમય એકાદશીનું વ્રત કરીને દ્વાદશીએ તેલનું સેવન કરવાથી પૂર્વકાળમાં ઇલાનંદન પૂર્વાને પણ કૃપ શરીરની પ્રાપ્તિ થઈ હતી. તેઓ પોતાના શરીરને કૃપ જોઈને તેના દુઃખથી બહુ દુઃખી થયા અને ગિરિરાજ હિમાલય પર જઈને ગંગાજીના કિનારે સ્નાન વગેરેથી પવિત્ર થઈને પવિત્રતાપૂર્વક દર્ભાસન પર બેઠા. રાજાએ પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને વશમાં કરીને હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવાનો આરંભ કર્યો. તેમણે ધ્યાનમાં જોયું, ભગવાનનો શ્રી વિગ્રહ નૂતન નીલ મેઘ જેવો શ્યામ છે, તેમના નેત્ર કમળદળ જેવા વિશાળ છે, તેમણે પોતાના હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે, તેમણે પોતાના શ્રીઅંગ પર પિતાંબર ધારણ કર્યું છે, વૃક્ષ સ્થળમાં કૌસ્તુભ મણિ પ્રકાશ પાથરી રહ્યો છે તથા તેમણે કંઠમાં વનમાળા ધારણ કરેલી છે. આ પ્રમાણે શ્રી હરિનું ચિંતન કરીને રાજાએ પ્રાણવાયુના માર્ગને અંદર જ રોકી લીધો. નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખીને કુંડલિનીના મુખને ઉપર ઉઠાવીને સ્વયં સુષુમ્ના નાડીમાં સ્થિત થઈ ગયા. આ પ્રમાણે એક માસ સુધી નિરાહાર રહીને તેમણે કઠોર તપ કર્યું. આ થોડા દિવસની તપસ્યાથી જ ભગવાન સંતુષ્ટ થઈ ગયા. તેમણે રાજાના 7 જન્મોની આરાધનાનું સ્મરણ કરીને તેમની સામે સ્વયં પ્રગટ થઈને દર્શન આપ્યા. તે દિવસે માઘ શુક્લ પક્ષની દ્વાદશી હતી. સૂર્ય મકર રાશિ પર સ્થિત હતા. ભગવાન વાસુદેવે બહુ જ પ્રસન્નતાથી ચક્રવર્તી નરેશ પૂર્વા પર શંખનું જળ છાંટીને તેમને અત્યંત સુંદર અને કમનીય રૂપ પ્રદાન કર્યું. તે રૂપ એટલું મનોહર હતું જેમાં દેવલોકની અપ્સરા ઉર્વશી પણ આકૃષ્ટ થઈ ગઈ અને તેણે પૂર્વાને પતિ રૂપે પ્રાપ્ત કરવાની અભિલાષા કરી. આ પ્રમાણે રાજા પૂર્વા ભગવાન પાસેથી વરદાન મેળવીને કૃતકૃત્ય થઈને પોતાના નગરમાં પાછા આવ્યા. હે વિદ્યાધર, કર્મની ગતિ આવી જ છે એ જાણીને પણ તમે કેમ દુઃખી થાઓ છો? જો તમે તમારા મુખની કૃપતા દૂર કરવા ચાહતા હો તો મારા કહેવા પ્રમાણે તરત જ મણિકુટ નદીના જળમાં માઘ સ્નાન કરો. તે તીર્થ પૂર્વના પાપોનો નાશ કરનારું છે. તમારા સદભાગ્ય માઘ બિલકુલ નજીક છે. આજથી 5 દિવસ પછી માઘ માસ આરંભ થઈ જશે. તમે પોષના શુક્લ પક્ષની એકાદશીથી જ નીચે વેદી પર સુવાનું શરૂ કરી દો અને 1 મહિના સુધી નિરાહાર રહીને 3 સમય સ્નાન કરો. ભોગોનો ત્યાગ કરીને જીતેન્દ્રિય ભાવે 3 સમય ભગવાન વિષ્ણુની પૂજા કરતા રહો. હે વિદ્યાધર શ્રેષ્ઠ, જે દિવસે માઘ શુક્લ એકાદશી આવશે ત્યાં સુધીમાં તમારા બધા પાપો બળીને ભસ્મ થઈ જશે. પછી દ્વાદશીના પવિત્ર દિવસે હું અભિમંત્રિત કલ્યાણકારી જળથી અભિષેક કરીને તમારું મુખ કામદેવ જેવું સુંદર કરી દઈશ. પછી દેવ મુખ થઈને આ સુંદરી સાથે સુખપૂર્વક ક્રીડા કરતા રહેજો. હે વિદ્યાધર, માઘ સ્નાનથી વિપત્તિનો નાશ થાય છે અને માઘ સ્નાનથી પાપ નષ્ટ થઈ જાય છે. માઘ બધા વ્રતોથી ચડિયાતું વ્રત છે તથા એ સર્વ પ્રકારના દાનોનું ફળ પ્રદાન કરનારું છે. પુષ્કર, કુરુક્ષેત્ર, બ્રહ્માર્વર્ત, પૃથુદક, અવિમુક્ત ક્ષેત્ર, કાશી, પ્રયાગ તથા ગંગાસાગર સંગમમાં 10 વર્ષો સુધી શૌચ સંતોષ વગેરેનો નિયમ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે માઘ માસમાં 3 દિવસ પ્રાતઃ સ્નાન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. જેમના મનમાં દીર્ઘકાળ સુધી સ્વર્ગના ભોગ ભોગવવાની અભિલાષા હોય તેમણે સૂર્ય મકર રાશિ પર હોય ત્યારે જ્યાં પણ જળ મળે ત્યાં પ્રાતઃ કાળે સ્નાન કરવું જોઈએ. આયુ, આરોગ્ય, રૂપ, સૌભાગ્ય અને ઉત્તમ ગુણોમાં જેમની રુચિ હોય તેમણે સૂર્ય મકર રાશિ પર હોય ત્યાં સુધી પ્રાતઃ કાળે અવશ્ય સ્નાન કરવું જોઈએ. જે નરકથી ડરે છે અને અત્યંત દરિદ્રતાથી જેમને ત્રાસ થાય છે તેમણે પ્રયત્નપૂર્વક માઘ માસમાં પ્રાતઃ કાળે સ્નાન કરવું જોઈએ. હે દેવશ્રેષ્ઠ, દરિદ્રતા, પાપ અને દુર્ભાગ્ય રૂપી કીચડને ધોવા માટે માઘ સ્નાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજા કર્મોને જે અશ્રદ્ધાથી કરવામાં આવે તો તે અલ્પ ફળ આપે છે, પરંતુ માઘ સ્નાન જો શ્રદ્ધા વિના વિધિપૂર્વક પણ કરવામાં આવે તો તે પૂરેપૂરું ફળ આપે છે. ગામની બહાર નદી કે તળાવના જળમાં જ્યાં ક્યાંય પણ નિષ્કામ અથવા સકામ ભાવે માઘ સ્નાન કરનાર પુરુષ આ લોક અને પરલોકમાં દુઃખનો અનુભવ કરતો નથી. જેમ ચંદ્રમા કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થાય છે અને શુક્લ પક્ષમાં વધે છે તે જ પ્રમાણે માઘ માસમાં સ્નાન કરવાથી પાપ ક્ષીણ થાય છે અને પુણ્ય વધે છે. જેમ સમુદ્રમાં વિવિધ પ્રકારના રત્નો ઉત્પન્ન થાય છે તે જ પ્રમાણે માઘ સ્નાનથી આયુ, ધન અને સ્ત્રી વગેરે સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. જેમ કામધેનુ અને ચિંતામણી મનોવાંછિત ભોગ આપે છે તે જ પ્રમાણે માઘ સ્નાન બધા મનોરથોને પૂર્ણ કરે છે. સતયુગમાં તપસ્યાને, ત્રેતામાં જ્ઞાનને, દ્વાપરમાં ભગવાનના પૂજનને અને કળિયુગમાં દાનને ઉત્તમ માનવામાં આવ્યું છે, પરંતુ માઘ સ્નાન બધા યુગોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. કૃતે તપઃ પરમ જ્ઞાન ત્રેતાયામ યજનમ તથા દ્વાપરે ચ કલો દાનમ માઘ સર્વયુગેશુ ચ. 221માં અધ્યાયનો 80મો શ્લોક. સર્વને માટે, સમસ્ત વર્ણો અને આશ્રમોને માટે માઘ સ્નાન ધર્મની વૃષ્ટિ કરે છે. ભૃગુજીના વચન સાંભળીને આ વિદ્યાધર એ જ આશ્રમ પર રોકાઈ ગયો અને માઘ માસમાં ભૃગુજીની સાથે જ તેને વિધિપૂર્વક પર્વતીય નદીના કુંડમાં પત્ની સહિત સ્નાન કર્યું. મહર્ષિ ભૃગુના અનુગ્રહથી વિદ્યાધરે પોતાનો મનોરથ પ્રાપ્ત કરી લીધો. પછી તે દેવમુખ થઈને મણિપર્વત પર આનંદપૂર્વક રહેવા લાગ્યો. ભૃગુજી તેના પર બહુ પ્રસન્ન થયા અને પુનઃ વિંધ્ય પર્વત પર પોતાના આશ્રમ પર ચાલ્યા આવ્યા. વિદ્યાધરનું મણિમય પર્વતની નદીમાં માઘ સ્નાન કરવા માત્રથી કામદેવ જેવું મુખ થઈ ગયું તથા ભૃગુજી પણ નિયમ સમાપ્ત કરીને શિષ્ય સહિત વિંધ્યાચલ પર્વતની ઘાટીમાં ઉતરીને નર્મદા તટ પર ચાલ્યા ગયા. વશિષ્ઠજી કહે છે, હે રાજન, મહર્ષિ ભૃગુ દ્વારા વિદ્યાધર પ્રત્યે કહેલું આ માઘ મહાત્મય સંપૂર્ણ ભુવનનો સાર છે તથા વિવિધ પ્રકારના ફળોથી અદ્ભુત લાગે છે. જે મનુષ્ય દરરોજ આ મહાત્મયનું શ્રવણ કરે છે તે દેવતાની જેમ સમસ્ત ભોગોને પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 86 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.